શ્રીમદ ભાગવત પાંચમો સ્કંધ પચીસમો અધ્યાય શ્રી શંકરષણ દેવનું વિવરણ અને સ્તુતિ. શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, પાતાળ લોકની નીચે 30,000 જોજનના અંતરે અનંત નામથી વિખ્યાત શ્રી ભગવાનની તામસી નિત્યકલા છે. દેહાભિમાની દ્રષ્ટા એટલે જીવ દ્રશ્ય એટલે જડ વસ્તુની સાથે તાદાત્મય કરે છે, જેથી અહંકાર રૂપી આ કલા દ્રષ્ટા અને દ્રશ્યને અહંતા મમતાને લીધે ખેંચીને એક કરી દે છે. તેથી પાંચ રાત્ર આગમના અનુયાયી ભક્તો એને શંકરષણ કહે છે. આ ભગવાન અનંતને 1,000 મસ્તક છે. તે પૈકીના એક પર રાખેલું આ સઘળું ભૂમંડળ સરસવના દાણા જેવડું દેખાય છે. પ્રલયકાળ ઉપસ્થિત થતાં જ્યારે તેમને આ વિશ્વનો ઉપસંહાર સમાપન કરવાની ઈચ્છા થાય છે, ત્યારે તેમની ક્રોધને લીધે ઘૂમતી મનોહર ભ્રુકુટીઓના મધ્યભાગમાંથી શંકરષણ નામના રુદ્ર પ્રગટ થાય છે. તેમની વ્યૂહ સંખ્યા 11 છે. તે બધા જ ત્રણ નેત્રોવાળા છે અને હાથમાં ત્રિશૂળ ધારણ કરેલા હોય છે. ભગવાન શંકરષણના ચરણ કમળોના ગોળ ગોળ સ્વચ્છ અને અરુણ વર્ણી નખ મણિઓની હાર જેવા દેદીપ્યમાન છે. અન્ય મુખ્ય મુખ્ય ભક્તો સહિત અનેક નાગરાજો અનન્ય ભક્તિભાવથી જ્યારે તેમને પ્રણામ કરે છે, ત્યારે તેમને તે નખરૂપી મણિઓમાં પોતાના કુંડળોની કાંતિથી યુક્ત કમનીય ગાલવાળા મનોહર મુખાર વિંદોનું મનને મોહી લેનારું દર્શન થાય છે અને તેમનું મન આનંદથી પરિપૂર્ણ થઈ જાય છે. તે નાગરાજોની અનેક કુમારિકાઓ વિવિધ કામનાઓથી તેમના અંગમંડળ પર ચાંદીના સ્તંભ જેવી સુશોભિત તેમની કંકણ મંડિત લાંબી લાંબી શ્વેતવર્ણી સુંદર ભુજાઓ પર અગરુ ચંદન અને કુમકુમનો લેપ કરે છે. તે સમયે અંગ સ્પર્શ થવાથી તેમના હૃદયમાં પ્રેમનો સંચાર થઈ જાય છે અને ત્યારે તેઓ પોતાના મંદ વિહવળ શકરૂણ અરુણ વર્ણી નેત્ર કમળોથી શોભતા તથા પ્રેમના મદથી આનંદિત મુખાર વિંદ ભણી મધુર મનોહર સ્મિત સાથે લજ્જાયુક્ત ભાવથી નિહાળવા લાગે છે. અનંત ગુણોના સાગર તે આદિદેવ ભગવાન અનંત પોતાના અમર્ષ અને રોષના વેગને રોકી રાખીને સમસ્ત લોકોના કલ્યાણ માટે ત્યાં વિરાજમાન છે. દેવતાઓ, અસુરો, નાગલોકો, સિદ્ધો, ગંધર્વો, વિદ્યાધરો અને મુનિઓ ભગવાન અનંતનું ધ્યાન ધર્યા કરે છે. તેમના નેત્ર નિરંતર પ્રેમ મદથી આનંદિત, ચંચળ અને વિહવળ રહે છે. તેઓ સુલલિત વચનો રૂપી અમૃતથી પોતાના પાર્ષદો અને દેવ રક્ષકોને સંતુષ્ટ કરતા રહે છે. તેમના અંગ પર નીલાંબર અને કાનોમાં માત્ર કુંડળ ઝગમગતું રહે છે તથા તેમનો સુભગ અને સુંદર હાથ હળની મુઠ પર રાખેલો રહે છે. તે ઉદાર લીલામય ભગવાન શંકરષણ ગળામાં વૈજયંતી માળા ધારણ કરેલા રહે છે, કે જે સાક્ષાત ઇન્દ્રના હાથી એરાવતના ગળામાં રહેલી સુવર્ણની સાંકળ જેવી જણાય છે, જેનું તેજ ક્યારેય ફિક્કું પડતું નથી એવી નવીન તુલસીની ગંધથી તથા મધુર મકરંદથી ઉન્મત્ત થયેલા ભમરાઓ નિરંતર મધુર ગુંજરાવ કરતા રહીને તેની શોભા વધારતા રહે છે. હે પરીક્ષિત, આ પ્રમાણે ભગવાન અનંત તેમના મહાત્મ્યનું શ્રવણ અને ધ્યાન કરવાથી મમુક્ષુઓના હૃદયમાં આવિર્ભૂત થાય છે અને અનાદિકાળની કર્મ વાસનાઓ સાથે ગંઠાયેલી તેમની સત્વ રજ અને તમોગુણાત્મક અવિદ્યામય હૃદય ગ્રંથિને તત્કાળ કાપી નાખે છે. તેમના ગુણોનું બ્રહ્માજીના પુત્ર ભગવાન નારદે તુંબુરુ ગંધર્વ સહિત એકવાર બ્રહ્માજીની સભામાં આ પ્રમાણે ગાન કર્યું હતું. ભગવાન એક જ છે, તેઓ જ અનેક રૂપ ધારણ કરે છે, શંકરસન પણ તે જ છે. તેમની દ્રષ્ટિ પડતા જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયના કારણભૂત સત્વ વગેરે પ્રાકૃત ગુણો પોતપોતાના કાર્યમાં સમર્થ થાય છે. જેમનું સ્વરૂપ ધ્રુવ એટલે અનંત અને અકૃત અનાદિ છે, તથા જેઓ પોતે એકમાત્ર હોવા છતાં પણ આ અનેકવિધ પ્રપંચને પોતાનામાં ધારણ કરી રહેલા છે તે ભગવાન શંકરસણના તત્વને કોણ કેવી રીતે જાણી શકે? જેમનામાં કાર્ય કારણરૂપી આ સઘળો પ્રપંચ ભાસી રહ્યો છે તથા પોતાના આત્મીય જનોના ચિત્તને આકર્ષિત કરવા માટે કરેલી જેમની વીરતાપૂર્ણ લીલાને પરમ પરાક્રમી સિંહે આદર્શ માનીને અપનાવેલી છે, તે ઉદાર વીર્ય શંકરસણ ભગવાને અમારા પર મહાન કૃપા કરીને આ વિશુદ્ધ સત્વમય સ્વરૂપ ધારણ કરેલું છે. જેમના સાંભળેલા સંભળાવેલા નામનું કોઈ પીડિત કે પતિત મનુષ્ય અચાનક અથવા મજાક ખાતર પણ ઉચ્ચારણ કરે છે તો તે મનુષ્ય બીજા મનુષ્યના તમામ પાપોનો તત્કાળ નાશ કરી દે છે. એવા ભગવાન શેષને છોડીને મમુક્ષ મનુષ્ય અન્ય કોનો આશ્રય લઈ શકે? પર્વતો નદીઓ સમુદ્રો વગેરેથી પરિપૂર્ણ આ સંપૂર્ણ ભૂમંડળ તે સહસ્ત્ર મસ્તકોવાળા ભગવાનના એક મસ્તક પર એક રજકણની જેમ રખાયેલું છે. તેઓ અનંત છે, તેથી તેમના પરાક્રમનું કોઈ પરિમાણ નથી, અર્થાત તેઓ અપરિમિત પરાક્રમી છે. કોઈને હજાર જીભ હોય તો પણ તે મનુષ્ય તે સર્વવ્યાપક ભગવાનના પરાક્રમની ગણતરી કરવાનું સાહસ કેવી રીતે કરી શકે? વાસ્તવમાં તેમના વીર્ય અતિશય ગુણો અને પ્રભાવ અસીમ છે. આવા પ્રભાવશાળી ભગવાન અનંત રસાતલના મૂળમાં પોતાના જ મહિમામાં સ્થિત સ્વતંત્ર છે અને સમસ્ત લોકોની સ્થિતિ માટે લીલાપૂર્વક જ પૃથ્વીને ધારણ કરી રહ્યા છે. હે રાજન, ભોગોની કામનાવાળા મનુષ્યની પોતાના કર્મ અનુસાર પ્રાપ્ત થતી ભગવાને રચેલી આ જ ગતિઓ છે. એમને મેં ગુરુના મુખેથી જે રીતે સાંભળી હતી તે જ રીતે તમને કહી સંભળાવી. પ્રવૃત્તિ રૂપ ધર્મના પરિણામે મનુષ્યને પ્રાપ્ત થતી પરસ્પર ઉત્તમ અને અધમ જે ગતિઓ વિવિધ પ્રકારની છે તે મેં તમને તમારા પ્રશ્ન અનુસાર કહી સંભળાવી. તમે કહો, હવે કહો, અન્ય શું કહી સંભળાવું? પાંચમા સ્કંદ અંતર્ગત ભૂવિવર વિધિ ઉપવર્ણન નામનો 25મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.